पारा नंबर 5 वल मुहसनात। અને એ સ્ત્રીઓ પણ તમારા માટે હરામ છે જેઓ કોઈ બીજાના વિવાહમાં હોય, અલબત્ત એવી સ્ત્રીઓ આમાં અપવાદરૂપ છે જે યુદ્ધમાં તમારા હાથ લાગે। આ અલ્લાહનું કાનૂન છે જેનું પાલન તમારા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે। આ સિવાય જેટલી સ્ત્રીઓ છે તેમને પોતાના ધન દ્વારા પ્રાપ્ત કરવાનું તમારા માટે હલાલ કરી દેવામાં આવ્યું છે, એ શરતે કે વિવાહ બંધનમાં તેમને સુરક્ષિત કરો, ન કે સ્વચ્છંદાપૂર્વક કામવાસના સંતોષવા લાગો, પછી દાંપત્ય જીવનનો જે લાભ તમે તેમનાથી મેળવો તેના બદલામાં તેમની મહેર ફરજ સમજીને ચૂકવો। અલબત્ત મહેર નક્કી થઈ ગયા પછી પરસ્પર રાજી ખુશીથી તમારી વચ્ચે જો કોઈ સમજૂતી થઈ જાય તો તેમાં કોઈ હરજ નથી। અલ્લાહ સર્વજ્ઞ અને ડહાપણ વાળો છે। અને તમારામાંથી જે વ્યક્તિ એટલી શક્તિ ધરાવતી ન હોય કે ખાનદાન મુસલમાન સ્ત્રીઓ સાથે વિવાહ કરી શકે, તો તેણે તમારી એ દાસીઓમાંથી કોઈની સાથે વિવાહ કરી લેવો જે તમારા કબજામાં હોય અને મોમિન હોય। અલ્લાહ તમારા ઈમાનની સ્થિતિથી સારી રીતે વાકેફ છે। તમે સૌ એક જ જૂથના લોકો છો। આથી તેમના રક્ષકોની પરવાનગીથી તેમની સાથે વિવાહ કરી લો અને ભલી રીતે તેમની મહેર ચૂકવી દો, જેથી તેઓ વિવાહ બંધનમાં સુરક્ષિત બનીને રહે, સ્વચ્છંદતાપૂર્વક કામવાસના પૂરી કરતી ન ફરે અને છાના છપને યારી ન કરે. પછી જ્યારે તેઓ વિવાહ બંધનમાં સુરક્ષિત થઈ જાય અને ત્યારબાદ કોઈ બદકારી કરી બેસે તો તેમના માટે એ સજાની સરખામણીમાં અડધી સજા છે જે ખાનદાની સ્ત્રીઓ માટે ઠરાવેલી છે. આ સુવિધા તમારામાંથી એ લોકો માટે ઊભી કરવામાં આવી છે જેમને વિવાહ ન કરવાથી સંયમ ન જાળવી શકવાનો ભય હોય. પરંતુ જો તમે ધૈર્ય રાખો તો આ તમારા માટે વધુ સારું છે અને અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. અલ્લાહ ચાહે છે કે તમારી ઉપર એ માર્ગો સ્પષ્ટ કરે અને એ જ માર્ગો ઉપર તમને ચલાવે જેનું અનુસરણ તમારી અગાઉ થઈ ગયેલા સદાચારીઓ કરતા હતા. તે તમારી તરફ કૃપાપૂર્વક વળવાનો ઈરાદો ધરાવે છે અને તે જાણનાર પણ છે અને ડહાપણ વાળો પણ છે. હા, અલ્લાહ તો તમારી તરફ કૃપાપૂર્વક વળવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ જે લોકો પોતાના મનની ઈચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે તેઓ ચાહે છે કે તમે સીધા માર્ગથી ચલિત થઈ દૂર નીકળી જાઓ. અલ્લાહ તમારી ઉપરના બંધનોને હળવા કરવા ચાહે છે, કારણ કે માનવી કમજોર પેદા કરવામાં આવ્યો છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, પરસ્પર એકબીજાનો માલ ખોટી રીતે ન ખાઓ. લેવડ દેવડ થવી જોઈએ એકબીજાની સંમતિથી, અને પોતે પોતાની હત્યા ન કરો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારી ઉપર મહેરબાન છે. જે વ્યક્તિ અત્યાચારપૂર્વક આવું કરશે તેને અમે ચોક્કસ આગમાં નાખીશું, અને અલ્લાહ માટે આ કોઈ મુશ્કેલ કાર્ય નથી. જો તમે એ મોટા મોટા ગુનાઓથી બચતા રહો જેનાથી તમને રોકવામાં આવી રહ્યા છે, તો તમારા નાના નાના ગુનાઓ અમે તમારા હિસાબમાંથી કાઢી નાખીશું અને તમને પ્રતિષ્ઠાપૂર્ણ સ્થાનમાં દાખલ કરીશું. અને અલ્લાહે તમારામાંથી બીજાઓની સરખામણીમાં જેને જે કંઈ વધારે આપ્યું છે તેની તમે લાલસા ન કરો. જે કંઈ પુરુષોએ કમાવ્યું છે તે મુજબ તેમનો હિસ્સો છે, અને જે કંઈ સ્ત્રીઓએ કમાવ્યું છે તે મુજબ તેમનો હિસ્સો. હા, અલ્લાહ પાસે તેની કૃપા માટે દુઆ માંગતા રહો. નિસંદેહ અલ્લાહ દરેક વસ્તુની જાણકારી ધરાવે છે. અને અમે એ દરેક વારસાના હકદાર નિયત કરી દીધા છે જે મા બાપ અને નજીકના સગા પાછળ મૂકે. હવે રહ્યા એ લોકો જેમની સાથે તમારા કરાર હોય તો તેમનો હિસ્સો તેમને આપો. નિસંદેહ અલ્લાહ દરેક વસ્તુ ઉપર નજર રાખી રહ્યો છે. પુરુષો સ્ત્રીઓના કૌવામ છે, કારણ કે અલ્લાહે તેમનામાંથી એકને બીજા ઉપર શ્રેષ્ઠતા આપી છે. અને એટલા માટે પણ કે પુરુષ પોતાનો માલ ખર્ચ કરે છે, પછી જે સદાચારી સ્ત્રીઓ છે તેઓ આજ્ઞાંકિત હોય છે, અને પુરુષોની ગેરહાજરીમાં અલ્લાહની રક્ષા અને દેખરેખ હેઠળ તેમના હિતોની રક્ષા કરે છે. અને જે સ્ત્રીઓ તરફથી તમને નાફરમાનીનો ભય હોય તેમને સમજાવો. શયનખંડોમાં તેમનાથી જુદા રહો અને મારો, પછી જો તેઓ તમારી આજ્ઞાંકિત થઈ જાય તો કારણ વિના તેમની ઉપર જુલમ કરવા માટે બહાના ન શોધો. ખાતરી રાખો કે ઉપર અલ્લાહ મોજૂદ છે જે મોટો અને ઉચ્ચતર છે. ઉપર اللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا. અને જો તમને પતિ અને પત્નીના સંબંધો બગડી જવાનો ભય હોય તો એક લવાત પુરુષના સગામાંથી અને એક સ્ત્રીના સગામાંથી ઠેરવો. તેઓ બંને સંબંધો સુધારવા ચાહે તો અલ્લાહ તેમની વચ્ચે સુમેળનો રસ્તો કાઢી આપશે. અલ્લાહ બધું જ જાણે છે અને માહિતગાર છે. અને તમે સૌ અલ્લાહની બંદગી કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો, મા બાપ સાથે નેક વર્તાવ કરો, સગા સંબંધીઓ અને અનાથો અને જરૂરતમંદ લોકો સાથે સદવર્તન દાખવો, અને પાડોશી સગા સાથે, અજાણ્યા પાડોશી સાથે, પડખે બેસનારા સાથીઓ અને મુસાફર સાથે, અને એ દાસદાસીઓ સાથે જેઓ તમારા કબજામાં હોય, ભલાઈનું વર્તન દાખવો. ખાતરી રાખો કે અલ્લાહ કોઈ એવી વ્યક્તિને પસંદ નથી કરતો જે ઘમંડ કરે અને પોતાની બડાઈ હાંકે. અને એવા લોકો પણ અલ્લાહને પસંદ નથી જેઓ કંજુસાઈ કરે છે અને બીજાઓને પણ કંજુસાઈની શિખામણ આપે છે, અને જે કંઈ અલ્લાહે પોતાની કૃપાથી તેમને આપ્યું છે તેને છુપાવે છે. નિયમતોનો ઇનકાર કરનારા આવા લોકો માટે અમે અપમાનપૂર્ણ યાતના તૈયાર કરી રાખી છે. અને એ લોકો પણ અલ્લાહને નાપસંદ છે જેઓ પોતાનું ધન માત્ર લોકોને દેખાડવા માટે ખર્ચ કરે છે, અને હકીકતમાં ન તો અલ્લાહ ઉપર ઈમાન ધરાવે છે ન તો અંતિમ દિવસ ઉપર. હકીકતમાં શેતાન જેનો સાથી થયો તેને ઘણો જ ખરાબ સાથ મળ્યો. છેવટે આ લોકો ઉપર શું આફત તૂટી પડી હોત જો તેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવતા હોત, અને જે કંઈ અલ્લાહે આપ્યું છે તેમાંથી ખર્ચ કરતા હોત. જો તેમણે આવું કર્યું હોત તો અલ્લાહથી તેમની નેકી છુપી રહેત નહીં. حسنا અલ્લાહ કોઈની ઉપર રજભાર પણ અત્યાચાર કરતો નથી. જો કોઈ એક નેકી કરે તો અલ્લાહ તેને બમણી કરે છે અને પછી પોતાના તરફથી મોટો બદલો એનાયત કરે છે. પછી વિચારો કે ત્યારે આ લોકો શું કરશે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક સાક્ષી લાવીશું અને આ લોકો માટે તમને એટલે કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને સાક્ષી તરીકે રજૂ કરીશું. એ વખતે એ સૌ લોકો કે જેમણે રસૂલની વાત ન માની અને તેની નાફરમાની કરતા રહ્યા, ચાહશે કે ધરતી ફાટી જાય અને તેઓ તેમાં સમાઈ જાય. ત્યાં આ લોકો પોતાની કોઈ વાત અલ્લાહથી છુપાવી શકશે નહીં. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે નશાની હાલતમાં હોવ તો નમાઝની નજીક પણ ન જાઓ. નમાઝ ત્યારે પડવી જોઈએ જ્યારે તમે જાણતા હોવ કે શું કહી રહ્યા છો, અને આવી જ રીતે નાપાકીની સ્થિતિમાં પણ નમાઝની નજીક ન જાઓ જ્યાં સુધી ગુસલ ન કરી લો. અને એ સિવાય કે માર્ગમાંથી પસાર થતા હોવ અને ક્યારેક એવું બને કે તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ કુદરતી હાજતે જઈને આવે અથવા તમે સ્ત્રીઓને સ્પર્શ કર્યો હોય અને પછી પાણી ન મળે, તો શુદ્ધ માટીનો ઉપયોગ કરો અને તેનાથી પોતાના ચહેરા અને હાથો ઉપર મસા એટલે કે હાથ ફેરવી લો. બેશક અલ્લાહ દરગુજર કરનાર અને માફી બક્ષનાર છે. તમે એ લોકોને પણ જોયા જેમને ગ્રંથના જ્ઞાનનો કેટલો ભાગ આપવામાં આવ્યો છે? તેઓ પોતે ગુમરાહી વહોરે છે અને ચાહે છે કે તમે પણ માર્ગ ગુમાવી બેસો. વલ્લાહુ અલમુ બિઅદાઇકુમ. અલ્લાહ તમારા શત્રુઓને બરાબર જાણે છે અને તમારી હિમાયત અને મદદ માટે અલ્લાહ જ પૂરતો છે. જે લોકો યહૂદી બન્યા છે તેમાંથી કેટલાક લોકો છે કે જેઓ શબ્દોને પોતાના મૂળ સ્થાનેથી ફેરવી દે છે. સત્ય દિનની નિંદા કરવા માટે શબ્દોને જીભ વડે વિકૃત કરીને બોલે છે. સમીના, વાસૈના અને ઇસ્મઆ ગૈર મુસ્મઈન અને રાઈના. જો કે તેઓ કહેતા સમીના વાત આના અને ઇસ્મા અને ઉંઝુરના તો તે તેમના જ માટે વધુ સારું હતું અને વધુ પ્રમાણિક માર્ગ હતો. પરંતુ તેમની ઉપર તો તેમના કુફરના કારણે અલ્લાહની ફિટકાર પડેલી જ છે. આથી તેઓ ભાગ્ય જ ઈમાન લાવે છે. آمنوا بما نزلنا مصدقا لما معكم من قبل أن نطمس وجوها فنردها على أدبارها وكان أمر الله مفعولا. હે એ લોકો, જેમને ગ્રંથ આપવામાં આવ્યો હતો, માની લો આ ગ્રંથને જે હવે અમે ઉતાર્યો છે અને જે એ ગ્રંથનું સમર્થન કરે છે જે તમારી પાસે અગાઉથી મોજૂદ હતો. આની ઉપર ઈમાન લઈ આવો એ પહેલાં કે અમે ચહેરા બગાડીને પાછળની તરફ ફેરવી દઈએ અથવા તેમને એ રીતે ધિક્કારેલા કરી દઈએ જેવી રીતે સપ્ત બાળાઓ સાથે અમે કર્યું હતું. અને યાદ રાખો કે અલ્લાહનો હુકમ અમલી બનીને જ રહે છે. અલ્લાહ માત્ર શિર્કને જ માફ નથી કરતો. આ સિવાય બીજા જે કંઈ ગુનાઓ છે તે જેના માટે ચાહે છે માફ કરી દે છે. અલ્લાહની સાથે જેણે કોઈ બીજાને ભાગીદાર ઠેરવ્યો તેણે તો ઘણું જ મોટું ઝૂઠ ઘડી કાઢ્યું અને ઘણા જ સખત ગુનાનું કામ કર્યું. તમે એ લોકોને પણ જોયા જેઓ પોતાની પવિત્રતાનો બહુ દાવો કરે છે, જો કે પવિત્રતા તો અલ્લાહ જેને ચાહે છે આપે છે, અને તેમને જો પવિત્રતા પ્રાપ્ત થતી નથી તો હકીકતમાં તેમની ઉપર લેશ માત્ર અત્યાચાર નથી કરવામાં આવતો. જુઓ તો ખરા, તેઓ અલ્લાહ માટે પણ જૂઠી વાતો ઘડવાનું પણ ચૂકતા નથી, અને તેમના સ્પષ્ટ ગુનેગાર હોવા માટે આ જ એક ગુનો બસ છે. શું તમે એ લોકોને નથી જોયા જેમને ગ્રંથ જ્ઞાનમાંથી થોડોક ભાગ આપવામાં આવ્યો છે અને જેમની દશા એ છે કે જીપ્ત અને તાગૂતને માને છે, અને કાફીરો વિશે કહે છે કે ઈમાન લાવનારાઓ કરતા તો આ જ વધુ સાચા માર્ગ ઉપર છે. આવા જ લોકો છે જેમની ઉપર અલ્લાહે ફિટકાર કરી છે, અને જેની ઉપર અલ્લાહ ફિટકાર કરી દે પછી તમે તેનો કોઈ મદદગાર નહીં જુઓ. શું રાજ્યમાં તેમનો કોઈ ભાગ છે? જો આવું હોત તો તેઓ બીજાઓને ફૂટી કોડી પણ ના આપત. પછી શું તેઓ બીજાઓની ઈર્ષ્યા એટલા માટે કરે છે કે અલ્લાહે તેમને પોતાની કૃપાથી નવાજી દીધા? જો આ વાત છે તો તેમને માલુમ થાય કે અમે તો ઇબ્રાહીમની સંતાનને ગ્રંથ અને ડાપણ આપ્યા અને મહાન હુકુમત બક્ષી દીધી. પરંતુ તેમનામાંથી કોઈ તેની ઉપર ઈમાન લાવ્યો અને કોઈ મુખ ફેરવી ગયો, અને મુખ ફેરવી જનારાઓ માટે તો જહન્નમની ભડકે બળતી આગ જ બસ છે. ઇન الَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ إِنَّ اللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا જે લોકોએ અમારી આયતોને માનવાનો ઇનકાર કરી દીધો છે તેમને ચોક્કસપણે અમે આગમાં ઝોંકીશું, અને જ્યારે તેમના શરીરની ચામડી ગળી જશે તો તેની જગ્યાએ બીજી ચામડી પેદા કરી દઈશું જેથી તેઓ બરાબર સજાનો સ્વાદ ચાખે. અલ્લાહ મોટો શક્તિશાળી છે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવાનું ડાહા પણ ખૂબ સારી રીતે ધરાવે છે. અને જે લોકોએ અમારી આયતોને માની લીધી અને સત્કાર્યો કર્યા તેમને અમે એવા ભાગોમાં દાખલ કરીશું જેમની નીચે નદીઓ વહેતી હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે, અને તેમને શુદ્ધ પત્નીઓ મળશે, અને તેમને અમે ઘનિષ્ઠ છાંયડામાં રાખીશું. મુસલમાનો, અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતો અમાનતદાર લોકો એટલે કે ભરોસાને પાત્ર લોકોને સોંપો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક કરો. અલ્લાહ તમને સર્વોત્તમ શિખામણ આપે છે, અને ચોક્કસપણે અલ્લાહ બધું જ સાંભળે છે અને જુએ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, આજ્ઞા પાલન કરો અલ્લાહનું, અને આજ્ઞા પાલન કરો રસૂલનું, અને એ લોકોનું જે તમારા પૈકી સત્તા ધરાવતા હોય. પછી જો કોઈ મામલામાં તમારી વચ્ચે ઝઘડો પડે તો તેને અલ્લાહ અને રસૂલની તરફ રજૂ કરો, જો તમે ખરેખર અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવતા હો. આ જ એક સાચી કાર્ય પદ્ધતિ છે, અને પરિણામની દ્રષ્ટિએ પણ વધુ સારી છે. હે નબી, તમે જોયા નહીં એ લોકોને જેઓ દાવો તો કરે છે કે અમે ઈમાન લાવ્યા છીએ એ ગ્રંથ ઉપર જે તમારી ઉપર ઉતારવામાં આવ્યો છે, અને એ ગ્રંથો ઉપર જે તમારી પહેલાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેમની ઈચ્છા એ છે કે પોતાના મામલાઓના ફેંસલા કરાવવા માટે તાગૂત પાસે જાય, જો કે તેમને તાગૂતનો ઇનકાર કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. શૈતાન તેમને ભટકાવીને સીધા માર્ગથી ઘણી દૂર લઈ જવા માંગે છે. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો એ વસ્તુ તરફ જે અલ્લાહે ઉતારી છે અને આવો રસૂલની તરફ, તો આ દંભીઓને તમે જુઓ છો કે તેઓ તમારી તરફ આવવાથી કતરાય છે. પછી તે વખતે શું થાય છે, જ્યારે તેમના પોતાના હાથોએ આણેલી મુસીબત તેમની ઉપર આવી પડે છે, ત્યારે તેઓ તમારી પાસે સોગંદો ખાતા આવે છે અને કહે છે કે ખુદાના સોગંદ, અમે તો માત્ર સારું થાય તેમ ઈચ્છતા હતા, અને અમારો આશય તો એ હતો કે બંને પક્ષોમાં કોઈ રીતે સુમેળ થઈ જાય. અલ્લાહ જાણે છે જે કંઈ તેમના હૃદયોમાં છે. તેમની ઉપેક્ષા ન કરો, તેમને સમજાવો અને એવી શિખામણ આપો જે તેમના હૃદય સોંસરી ઉતરી જાય. તેમને બતાવો કે અમે જે રસૂલ પણ મોકલ્યો છે એટલા જ માટે મોકલ્યો છે કે અલ્લાહના હુકમના આધારે તેનું આજ્ઞા પાલન કરવામાં આવે. જો તેમણે આ પદ્ધતિ અપનાવી હોત કે જ્યારે તેઓ પોતાની જાત ઉપર જુલમ કરી બેઠા હતા, તો તમારી પાસે આવી ગયા હોત અને અલ્લાહ પાસે માફી માંગી લીધી હોત અને રસૂલે પણ તેમના માટે માફીની અરજ કરી હોત, તો ચોક્કસપણે તેમણે અલ્લાહને બક્ષનાર અને દયાળુ જોયો હોત. નહીં હે મોહમ્મદ, તમારા રબના સોગંદ, આ લોકો હરગિજ મોમિન થઈ શકશે નહીં જ્યાં સુધી પોતાના પરસ્પરના ઝઘડાઓમાં તેઓ તમને ન્યાયાધીશ ન માને. પછી તમે જે કંઈ ફેસલો કરો તેના માટે પોતાના મનમાં પણ સહેજે સંકોચ ન અનુભવે, બલકે તેને સંપૂર્ણપણે સ્વીકારી લે. જો અમે તેમને આદેશ આપ્યો હોત કે પોતાને મારી નાખો અથવા પોતાના ઘરોમાંથી નીકળી જાઓ, તો તેમના પૈકી થોડાક જ માણસોએ તેની ઉપર અમલ કર્યો હોત. જો કે જે શિખામણ તેમને આપવામાં આવે છે તેની ઉપર જો તેમણે અમલ કર્યો હોત તો તેમના માટે વધારે લાભ અને વધારે મક્કમતાનું કારણ બન્યું હોત. અને જો આ લોકોએ આવું કર્યું હોત તો અમે તેમને પોતાની તરફથી ઘણો મોટો બદલો આપ્યો હોત. અને તેમને સીધો માર્ગ દેખાડી દીધો હોત. જે લોકો અલ્લાહ અને રસૂલનું આજ્ઞા પાલન કરશે તેઓ એ લોકો સાથે હશે જેમને અલ્લાહે ઇનામથી નવાજ્યા છે, એટલે કે નબીઓ અને સિદ્દીકો અને શહીદો અને સાલેહીન એટલે કે સદાચારીઓ. કેવા ઉત્તમ છે આ સાથીઓ જે કોઈને પ્રાપ્ત થાય. આ સાચી કૃપા છે જે અલ્લાહ તરફથી મળે છે, અને હકીકત જાણવા માટે માત્ર અલ્લાહનું જ જ્ઞાન પૂરતું છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, મુકાબલો કરવા માટે હર પળે તૈયાર રહો, પછી પરિસ્થિતિ અનુસાર જુદી જુદી ટુકડીઓના સ્વરૂપમાં નીકળો અથવા એકઠા થઈને. અલ્લાહ હા, તમારી પૈકી કેટલીક વ્યક્તિઓ એવી પણ છે જે લડાઈથી છટકી જાય છે. જો તમારી ઉપર કોઈ મુસીબત આવે તો કહે છે કે અલ્લાહે મારી ઉપર મોટી કૃપા કરી કે હું આ લોકો સાથે ન ગયો. અને જો અલ્લાહ તરફથી તમારી ઉપર કૃપા થાય તો કહે છે કે, અને આવી રીતે કહે છે કે જાણે તમારી અને તેની વચ્ચે પ્રેમનો તો કોઈ સંબંધ હતો જ નહીં, કદાચ હું પણ તેમની સાથે હોત તો મોટું કામ બની જાત. આવા લોકોએ જાણી લેવું જોઈએ કે અલ્લાહના માર્ગમાં એ લોકોએ લડવું જોઈએ જેઓ આખિરતના બદલે દુનિયાના જીવનને વેચી દે. પછી જે અલ્લાહના માર્ગમાં લડશે અને માર્યો જશે અથવા વિજયી રહેશે તેને ચોક્કસપણે અમે મહાન બદલો આપીશું. છેવટે શું કારણ છે કે તમે અલ્લાહના માર્ગમાં એ વિવશ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે ન લડો જેમની ઉપર તેમની નબળાઈના કારણે જુલમ ગુજારવામાં આવ્યા છે, અને જેઓ ફરિયાદ કરી રહ્યા છે કે હે ખુદા, અમને આ વસ્તીમાંથી બહાર કાઢ જેના રહીશો જુલમી છે, અને પોતાના તરફથી અમારો કોઈ હિમાયતી અને મદદ કરતા પેદા કરી દે. જે લોકોએ ઈમાનનો માર્ગ અપનાવ્યો છે તેઓ અલ્લાહના માર્ગમાં લડે છે, અને જેમણે કુફરનો માર્ગ અપનાવ્યો છે તેઓ તાગૂતના માર્ગમાં લડે છે. પછી શૈતાનના સાથીઓ સાથે લડો અને વિશ્વાસ રાખો કે શૈતાનની ચાલબાજીઓ બિલકુલ કમજોર છે. فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ وقالوا ربنا لم كتبت علينا القتال لولا أخرتنا إلى أجل قريب قل તમે એ લોકોને પણ જોયા જેમને કહેવામાં આવ્યું હતું કે પોતાના હાથ રોકી રાખો અને નમાઝ કાયમ કરો અને ઝકાત આપો. હવે જ્યારે તેમને લડાઈનો હુકમ આપવામાં આવ્યો તો તેમના પૈકી એક જૂથની હાલત એવી છે કે લોકોથી એવી રીતે ડરી રહ્યું છે જેવી રીતે ખુદાથી ડરવું જોઈએ, બલકે થોડું તેનાથી પણ વધુ. કહે છે કે હે ખુદા, અમારા માટે આ લડાઈનો હુકમ કેમ લખી દીધો? શા માટે અમને હજુ થોડી મહેતલ ના આપી? તેમને કહો, દુનિયાની જીવન સામગ્રી થોડી છે અને આખિરત એક સંયમી વ્યક્તિ માટે વધારે સારી છે, અને તમારી ઉપર લેશ માત્ર પણ જુલમ કરવામાં નહીં આવે. રહ્યું મોત તો જ્યાં પણ તમે હશો તે અનિવાર્યપણે તમને આવીને રહેશે, ચાહે તમે ગમે તેવી મજબૂત ઇમારતોમાં હોવ. જો તેમને કોઈ લાભ થાય છે તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, અને જો કોઈ નુકસાન થાય છે તો કહે છે કે હે નબી, આ આપના કારણે છે. કહો, બધું જ અલ્લાહ તરફથી છે. છેવટે આ લોકોને શું થઈ ગયું છે કે કોઈ વાત તેમની સમજમાં નથી આવતી. હે માનવી, જે ભલાઈ પણ તને પ્રાપ્ત થાય છે અલ્લાહની મહેરબાનીથી પ્રાપ્ત થાય છે, અને જે મુસીબત તારી ઉપર આવે છે તે તારા પોતાના કરતૂકોના કારણે છે. હે મોહમ્મદ, અમે તમને લોકો માટે રસૂલ બનાવીને મોકલ્યા છે, અને આ માટે ખુદાની સાક્ષી પૂરતી છે. જેણે રસૂલનું આજ્ઞાપાલન કર્યું તેણે હકીકતમાં ખુદાનું આજ્ઞાપાલન કર્યું, અને જેણે મુખ ફેરવી લીધું તો કદાપી અમે તમને એ લોકો ઉપર રક્ષક બનાવીને તો નથી જ મોકલ્યા. તેઓ તમારી સામે તો કહે છે કે અમે આજ્ઞાપાલક છીએ, પરંતુ જ્યારે તમારી પાસેથી જાય છે તો તેમના પૈકી એક જૂથ રાત્રે એકત્ર થઈ તમારી વાતો વિરુદ્ધ મસલત કરે છે. અલ્લાહ તેમની આ બધી ગુસપુસ લખી રહ્યો છે. તમે તેમની પરવા ન કરો અને અલ્લાહ ઉપર ભરોસો રાખો. એ જ ભરોસો રાખવા માટે પૂરતો છે. શું આ લોકો કુરાન ઉપર વિચાર નથી કરતા? જો આ અલ્લાહ સિવાય કોઈ બીજા તરફથી હોત તો આમાં ઘણા વિરોધાભાસી વર્ણનો જોવા મળત. આ લોકો જેવા કોઈ શાંતિના અથવા ભયના સમાચાર સાંભળી લે છે તો તેને ફેલાવી દે છે, પરંતુ જો આ લોકો તેને રસૂલ અને પોતાના જૂથની જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચાડે તો તે એવા લોકોની જાણમાં આવી જાય જેઓ તેમની વચ્ચે તેમાંથી સાચું તારણ કાઢવાની યોગ્યતા ધરાવે છે. તમારી ઉપર અલ્લાહની મહેરબાની અને કૃપા ન હોત તો તમારી કમજોરીઓ એવી હતી કે જૂજ લોકો સિવાય તમે સૌ શૈતાનની પાછળ લાગી ગયા હોત. પછી હે નબી, તમે અલ્લાહના માર્ગમાં લડો. તમે પોતાની જાત સિવાય બીજા કોઈના માટે જવાબદાર નથી. અલબત્ત ઈમાનવાળાઓને લડવા માટે ઉત્તેજન આપો. અલ્લાહ કાફિરોનું જોડ તોડી નાખે એ દૂર નથી. અલ્લાહ સૌથી વધુ બળવાન છે અને તેની સજા સૌથી વધુ સખત છે. يَكُنْ لَهُ كِفْلٌ مِنْهَا જે ભલાઈની ભલામણ કરશે તે તેમાંથી હિસ્સો મેળવશે, અને જે બુરાઈની ભલામણ કરશે તે તેમાંથી હિસ્સો મેળવશે, અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર નજર રાખે છે. અને જ્યારે કોઈ આદરપૂર્વક તમને સલામ કરે તો તેને તેનાથી વધારે સારી રીતે જવાબ આપો, અથવા ઓછામાં ઓછું તેવી જ રીતે. અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ લેવાનો છે. અલ્લાહ એ છે જેના સિવાય કોઈ ખુદા નથી, તે તમને સૌને એ કયામતના દિવસે એકઠા કરશે જેના આવવામાં કોઈ શંકા નથી, અને અલ્લાહની વાતથી વધુ સાચી વાત બીજા કોની હોઈ શકે. પછી આ તમને શું થઈ ગયું છે કે દંભીઓ વિશે તમારી વચ્ચે બે મત પ્રવર્તે છે, જો કે જે બુરાઈઓ તેમણે કમાવી છે તેના કારણે અલ્લાહે તેમને પાછા ફેરવી દીધા છે. શું તમે ચાહો છો કે જેને અલ્લાહે માર્ગદર્શન નથી આપ્યું તેને તમે માર્ગદર્શન આપો, જો કે જેને અલ્લાહે ભટકાવી દીધો તેના માટે તમે કોઈ માર્ગ નથી શોધી શકતા. તેઓ તો એમ ઈચ્છે છે કે જેવી રીતે તેઓ પોતે કાફિર છે એવી જ રીતે તમે પણ કાફિર થઈ જાઓ, જેથી તમે અને તેઓ સૌ સરખા થઈ જાય. આથી તેમના પૈકી કોઈને પોતાના મિત્ર ન બનાવો જ્યાં સુધી તેઓ અલ્લાહના માર્ગમાં હિજરત કરી આવી ન જાય, અને જો તેઓ હિજરત ન કરે તો તેમને જ્યાં જુઓ ત્યાં પકડો અને કતલ કરો, અને તેમના પૈકી કોઈને પોતાનો મિત્ર અને સહાયક ન બનાવો. لَقَاتَلُوكُمْ અલબત્ત એ દંભીઓ આ હુકમમાં અપવાદરૂપ છે જેવો કોઈ એવી કોમ સાથે જઈ મળે જેની સાથે તમારી સંધિ છે. આવી જ રીતે એ દંભીઓ પણ અપવાદરૂપ છે જેઓ તમારી પાસે આવે છે અને લડાઈથી ઉદાસીન છે, ન તો તમારી સાથે લડવા માગે છે ન તો પોતાની કોમ સાથે. જો અલ્લાહની ઈચ્છા હોત તો તેમને તમારી ઉપર પ્રભુત્વ આપી દેત અને તેઓ પણ તમારી સાથે લડ્યા હોત. એટલે જો તેઓ તમારાથી અળગા રહે અને લડવાથી દૂર રહે અને તમારી તરફ સુલે અને શાંતિનો હાથ લંબાવે તો અલ્લાહે તમારા માટે તેમની ઉપર આક્રમણ કરવાનો કોઈ માર્ગ રાખ્યો નથી. એક બીજા પ્રકારના દંભીઓ પણ તમને એવા મળશે જેઓ ચાહે છે કે તમારાથી પણ સલામત રહે અને પોતાની કોમથી પણ, પરંતુ જ્યારે પણ ફિતનાની તક મેળવશે તેમાં કૂદી પડશે. એવા લોકો જો તમારો મુકાબલો કરવાથી દૂર ન રહે અને સુલે અને શાંતિની વાત તમારી સમક્ષ ન મૂકે અને પોતાના હાથ ન રોકે તો તેઓ જ્યાં પણ મળે તેમને પકડો અને કતલ કરો. તેમની ઉપર હાથ ઉપાડવા માટે અમે તમને ખુલ્લો અધિકાર આપી દીધો છે. وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَأً فَتَحْرِيرُ رَقَبَةٍ مُؤْمِنَةٍ وَدِيَةٌ مُسَلَّمَةٌ إِلَى أَهْلِهِ કોઈ મોમિનનું એ કામ નથી કે તે બીજા મોમિનને કતલ કરે સિવાય એ કે તેનાથી ભૂલ થઈ જાય. અને જે વ્યક્તિ કોઈ મોમિનને ભૂલથી કતલ કરી નાખે તો તેનો કફારો એટલે કે પ્રાયશ્ચિત આ છે કે એક મોમિનને ગુલામીમાંથી મુક્ત કરે. અને કતલ થનારના વારસોને દિયત એટલે કે ખૂનના બદલામાં ધન આપે, એ સિવાય કે તેઓ દિયત માફ કરી દે. પરંતુ જો કતલ થનાર એ મુસલમાન કોઈ એવી કોમમાંથી હતો જેની સાથે તમારી શત્રુતા છે, તો આનો કફારો એક મોમિન ગુલામને મુક્ત કરવો છે. અને જો તે કોઈ એવી બિન મુસ્લિમ કોમની વ્યક્તિ હતી જેની સાથે તમારી સંધિ હોય, તો તેના વારસોને દિયત આપવામાં આવશે અને એક મોમિન ગુલામને મુક્ત કરવો પડશે. પછી જેને ગુલામ ન મળે તો તે સતત 2 મહિનાના રોજા રાખે. આ એ ગુના માટે અલ્લાહ પાસે તોબા કરવાની પદ્ધતિ છે, અને અલ્લાહ બધું જાણનાર અને ડહાપણવાળો છે. રહી એ વ્યક્તિ જે કોઈ મોમિનને જાણી બુજીને કતલ કરે, તો તેનો બદલો જહન્નમ છે, જેમાં તે હંમેશા રહેશે. તેની ઉપર અલ્લાહનો પ્રકોપ અને તેનો ધિક્કાર છે, અને અલ્લાહે તેના માટે સખત યાતના તૈયાર કરી રાખી છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે અલ્લાહના માર્ગમાં જિહાદ માટે નીકળો તો મિત્ર શત્રુને પારખો, અને જે તમારી તરફ સલામ કરીને આગળ આવે તો તેને તરત જ ન કહી દો કે તું મોમિન નથી. જો તમે દુનિયાનો ફાયદો ચાહતા હોવ તો અલ્લાહ પાસે તમારા માટે ઘણો માલે ગનીમત છે. છેવટે તો તમે પોતે પણ આ જ પરિસ્થિતિમાં આ અગાઉ રહી ચૂક્યા છો, પછી અલ્લાહે તમારી ઉપર ઉપકાર કર્યો. એટલા માટે ખાતરી કરી લો, જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી શું માહિતગાર છે. મુસલમાનોમાંથી એ લોકો જેવો કોઈ લાચારી વિના ઘરમાં બેસી રહે છે અને જેવો અલ્લાહના માર્ગમાં જાન અને માલ વડે જિહાદ કરે છે, બંનેનો દરજ્જો સમાન નથી. અલ્લાહે બેસવાવાળાઓની સરખામણીમાં જાન અને માલ વડે જિહાદ કરનારાઓનો દરજ્જો ઊંચો રાખ્યો છે. જો કે દરેકને માટે અલ્લાહે ભલાઈનું જ વચન આપ્યું છે, પરંતુ તેને ત્યાં મુજાહિદોની સેવાઓનો બદલો બેસવાવાળાઓથી ઘણો વધારે છે. તેમના માટે અલ્લાહ તરફથી ઊંચા દરજ્જા છે અને માફી અને દયા છે, અને અલ્લાહ મોટો માફ કરનાર અને દયાળુ છે. જે લોકો પોતાની ઉપર જુલમ કરી રહ્યા હતા તેમની આત્માઓ જ્યારે ફરિશ્તાઓ કાઢી તો તેમને પૂછ્યું કે આ તમે કેવી હાલતમાં હતા? તેમણે જવાબ આપ્યો કે અમે ધરતી ઉપર નિર્બળ અને વિવશ હતા. ફરિશ્તાઓએ કહ્યું, શું ખુદાની ધરતી વિશાળ ન હતી કે તમે તેમાં હિજરત કરતા? આ એ લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે, અને એ ઘણું જ ખરાબ ઠેકાણું છે. હા, જે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ખરેખર લાચાર છે અને નીકળવાનો કોઈ માર્ગ અને સાધન મેળવી શકતા નથી, શક્ય છે કે અલ્લાહ તેમને માફ કરી દે. અલ્લાહ મોટો માફ કરનાર અને દરગુજર કરનાર છે. જે કોઈ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે એ ધરતી ઉપર શરણ મેળવવા માટે ઘણી જગ્યા અને ગુજરાન માટે ઘણી ગુંજાશ મેળવશે, અને જે પોતાના ઘરથી અલ્લાહ અને રસૂલ તરફ હિજરત કરવા માટે નીકળે પછી રસ્તામાં જ તેને મોત આવી જાય તેનો બદલો આપવો અલ્લાહ માટે અનિવાર્ય થઈ ગયો. અલ્લાહ ઘણો બક્ષવાવાળો અને દયાળુ છે. ولا تنقص અને જ્યારે તમે મુસાફરીએ નીકળો ત્યારે કોઈ હરજ નથી જો નમાઝમાં કસર કરો, એટલે કે ટૂંકાવો, ખાસ કરીને જ્યારે તમને ભય હોય કે કાફીરો તમને સતાવશે, કેમ કે તેઓ ખુલ્લમ ખુલ્લા તમારી દુશ્મની ઉપર ઉતરી આવેલા છે. અને હે નબી, જ્યારે તમે મુસલમાનો વચ્ચે હોવ અને યુદ્ધની સ્થિતિમાં તેમને નમાઝ પઢાવવા માટે ઊભા હોવ, તો તેમાંથી એક જૂથે પોતાના હથિયાર સાથે રાખીને તમારી સાથે ઊભા રહેવું જોઈએ. પછી જ્યારે તે સિજદો કરી લે તો પાછળ જતું રહે, અને બીજું જૂથ જેણે હજુ નમાઝ નથી પડી આવીને તમારી સાથે પડે, અને તે પણ સાવધ રહે અને પોતાના હથિયાર સાથે રાખે, કેમ કે કાફીરો એ લાગમાં છે કે તમે પોતાના હથિયારો અને પોતાના સામાન તરફથી સહેજ ગાફિલ થાઓ તો તેઓ તમારી ઉપર ઓચિંતો હુમલો કરી દે. અલબત્ત જો તમે વરસાદના કારણે તકલીફ અનુભવો અથવા બીમાર હોવ તો હથિયાર બાજુએ રાખી દેવામાં હરજ નથી, પરંતુ તે પછી પણ ચેતતા રહો, વિશ્વાસ રાખો કે અલ્લાહે કાફિરો માટે નામોશી ભરી યાતના તૈયાર કરી રાખી છે. પછી જ્યારે નમાઝ પૂરી કરી લો તો ઊભા અને બેઠા અને સૂતા દરેક હાલતમાં અલ્લાહને યાદ કરતા રહો, અને જ્યારે શાંતિ પ્રાપ્ત થઈ જાય તો પૂરેપૂરી નમાઝ પઢો. નમાઝ હકીકતમાં એવી ફરજ છે જે સમયની નિયમિતતા સાથે ઈમાનવાળાઓ માટે ફરજિયાત બનાવવામાં આવી છે. إن تكونوا تألمون. આ જૂથનો પીછો કરવામાં નબળાઈ ન દાખવો. જો તમે તકલીફ ઉઠાવી રહ્યા છો તો તમારી જેમ તેઓ પણ તકલીફ ઉઠાવી રહ્યા છે, અને તમે અલ્લાહ પાસે એ વસ્તુની અપેક્ષા રાખો છો જેની તેઓ અપેક્ષા રાખતા નથી. અલ્લાહ બધું જ જાણે છે અને તે ડાપણવાળો છે. હે નબી, અમે આ ગ્રંથ સત્ય સાથે તમારી તરફ ઉતાર્યો છે જેથી જે સીધો માર્ગ અલ્લાહે તમને દેખાડ્યો છે તે મુજબ લોકો વચ્ચે ન્યાય કરો. તમે અપ્રમાણિક લોકોનો પક્ષ ન લો. અને અલ્લાહ પાસે દરગુજર કરવા માટે યાચના કરો, તે મોટો દરગુજર કરનાર અને દયાળુ છે. જે લોકો પોતાની સાથે જ વિશ્વાસઘાત કરે છે તમે તેમની હિમાયત ન કરો. અલ્લાહને એવી વ્યક્તિ પસંદ નથી જે વિશ્વાસઘાતી અને પાપી હોય. આ લોકો મનુષ્યથી પોતાના કરતૂકો છુપાવી શકે છે, પરંતુ અલ્લાહથી નહીં. તે તો એ વખતે એમની સાથે હોય છે જ્યારે તેઓ રાત્રે સંતાઈને તેની મરજી વિરુદ્ધ મસલતો કરે છે. તેમના સર્વ કાર્યો અલ્લાહના જ્ઞાનના ઘેરાવમાં છે. તમે આ ગુનેગારો વતી દુનિયાના જીવનમાં તો તકરાર કરી લીધી, પરંતુ કયામતના દિવસે તેમના માટે અલ્લાહ સામે કોણ તકરાર કરશે? ત્યાં કોણ તેમનો વકીલ થશે? જો કોઈ વ્યક્તિ બુરુ કાર્ય કરી નાખે અથવા પોતાની ઉપર અત્યાચાર કરી બેસે અને ત્યાર પછી અલ્લાહ પાસે દરગુજર માટે યાચના કરે તો અલ્લાહને દરગુજર કરનાર અને દયાળુ જોશે. وَكَانَ اللَّهُ પરંતુ જો કોઈ બુરાઈ કમાવી લે તો તેની આ કમાણી તેના જ માટે બોજો બનશે. અલ્લાહને બધી વાતોની ખબર છે અને તે ડહાપણવાળો છે. પછી જેણે કોઈ કસૂર અથવા ગુનો કરીને તેનો આરોપ કોઈ નિર્દોષના માથે ધરી દીધો, તેણે તો મોટા દોષારોપણ અને સ્પષ્ટ ગુનાનો ભાર ઉપાડી લીધો. હે નબી, જો અલ્લાહની કૃપા તમારી ઉપર ન હોત અને તેની રહેમત તમારી સાથે ન હોત તો આમાંથી એક જૂથે તો તમને ગેરસમજમાં નાખી દેવાનો નિર્ણય કરી જ લીધો હતો. જો કે હકીકતમાં તેઓ પોતે પોતાના સિવાય કોઈને ગેરસમજમાં નાખી રહ્યા ન હતા અને તમારું કોઈ નુકસાન કરી શકતા ન હતા. અલ્લાહે તમારી ઉપર ગ્રંથ અને ડહા પણ ઉતાર્યા છે અને તમને એ સઘળું બતાવ્યું છે જે તમે જાણતા ન હતા, અને તમારી ઉપર તેની ઘણી કૃપા છે. લોકોની ગુપ્ત મસલતોમાં મોટા ભાગે કોઈ ભલાઈ નથી હોતી. હા, જો કોઈ ગુપ્ત રીતે દાન કરવા માટે શિખામણ આપે અથવા કોઈ નેક કામ માટે અથવા લોકોમાં મેળાપ કરાવી આપવા માટે કોઈને કંઈ કહે તો આ અલબત્ત સારી વાત છે. અને જે કોઈ અલ્લાહની પ્રસન્નતા મેળવવા માટે આમ કરશે તેને અમે મોટો બદલો આપીશું. પરંતુ જે વ્યક્તિ રસૂલનો વિરોધ કરવા કટિબદ્ધ થઈ ગઈ હોય અને ઈમાનવાળાઓના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ અપનાવે, એ સંજોગોમાં કે તેની ઉપર સીધો માર્ગ સ્પષ્ટ થઈ ચૂક્યો હોય, તો અમે તેને એ જ તરફ ચલાવીશું જે દિશામાં તે પોતે વળી ગયો અને તેને જહન્નમમાં ઝોંકીશું. જે સૌથી ખરાબ ઠેકાણું છે. અલ્લાહને ત્યાં માત્ર શિર્ક માટે જ માફી નથી, આના સિવાય બીજું બધું જ માફ થઈ શકે છે જેને તે માફ કરવા ચાહે. જેણે અલ્લાહની સાથે કોઈને ભાગીદાર ઠેરવ્યો તે તો ભટકી જવામાં ઘણો આગળ નીકળી ગયો. તેઓ અલ્લાહને છોડી દેવીઓને ઉપાસ્ય બનાવે છે, તેઓ એ વિદ્રોહી શૈતાનને ઉપાસ્ય બનાવે છે જેની ઉપર અલ્લાહે ફિટકાર કરેલી છે. તેઓ એ શૈતાનનું આજ્ઞા પાલન કરી રહ્યા છે જેણે અલ્લાહને કહ્યું હતું, હું તારા બંદાઓ પાસેથી એક ચોક્કસ ભાગ લઈને રહીશ. હું તેમને બહેકાવીશ, હું તેમને ઈચ્છાઓમાં ગૂંચવીશ, હું તેમને આદેશ આપીશ અને તેઓ મારા આદેશ મુજબ પ્રાણીઓના કાન ચીરશે, અને હું તેમને આદેશ આપીશ અને તેઓ મારા આદેશ અનુસાર અલ્લાહની રચનામાં ફેરફાર કરશે. આ શેતાનને જેણે અલ્લાહના બદલે પોતાનો મિત્ર અને વાલી બનાવી લીધો તે સ્પષ્ટ નુકસાનમાં પડી ગયો. તે આ લોકો સાથે વાયદાઓ કરે છે અને તેમને આશાઓ આપે છે, પરંતુ શૈતાનના બધા જ વાયદાઓ છેતરપિંડી સિવાય બીજું કંઈ નથી. આ લોકોનું ઠેકાણું જહન્નમ છે, જેનાથી મુક્તિનો કોઈ માર્ગ તેઓ પામશે નહીં. રહ્યા એ લોકો જેઓ ઈમાન લઈ આવે અને સત્કાર્યો કરે, તો તેમને અમે એવા બાગોમાં દાખલ કરીશું જેની નીચે નદીઓ વહેતી હશે અને તેઓ ત્યાં હંમેશા રહેશે. આ અલ્લાહનો સાચો વાયદો છે અને અલ્લાહથી વધીને કોણ પોતાની વાતમાં સાચો હશે? પરિણામનો આધાર ન તો તમારી ઈચ્છાઓ ઉપર છે, ન તો ગ્રંથવાળાઓની ઈચ્છા ઉપર. જે કોઈ બુરું કરશે તેનું ફળ પામશે, અને અલ્લાહના મુકાબલામાં પોતાના માટે કોઈ હિમાયતી અને સહાયક નહીં મેળવી શકે. અને જે નેક કાર્ય કરશે, ચાહે પુરુષ હોય કે સ્ત્રી, પણ તે હોય મોમિન, તો આવા જ લોકો જન્નતમાં દાખલ થશે અને તેમને રજ માત્ર અન્યાય નહીં થવા પામે. એ વ્યક્તિથી વધુ સારી બીજી કોની જીવન પદ્ધતિ હોઈ શકે છે જેણે અલ્લાહની સામે તાબેદારીમાં માથું ઝુકાવી દીધું અને પોતાનું આચરણ નેક રાખ્યું અને એકાગ્ર થઈને ઇબ્રાહીમની પદ્ધતિનું અનુસરણ કર્યું, તે ઇબ્રાહીમની પદ્ધતિનું જેને અલ્લાહે પોતાનો મિત્ર બનાવી લીધો હતો. આકાશો અને ધરતીમાં જે કંઈ છે અલ્લાહનું છે, અને અલ્લાહે દરેક વસ્તુને ઘેરી રાખી છે. લોકો તમારી પાસેથી સ્ત્રીઓ વિશે ફતવો માગે છે. કહો, અલ્લાહ તમને તેમના વિશે ફતવો આપે છે અને સાથોસાથ એ આદેશો પણ યાદ દેવડાવે છે જે અગાઉથી તમને આ ગ્રંથમાં સંભળાવવામાં આવી રહ્યા છે. એટલે કે એ હુકમો જે એ અનાથ છોકરીઓ વિશે છે જેમના હક તમે ચૂકવતા નથી અને જેમના વિવાહ કરવાથી તમે દૂર રહો છો અથવા લોભના કારણે તમે પોતે તેમની સાથે વિવાહ કરવા ચાહો છો, અને એ હુકમો જે એ બાળકો વિશે છે જેઓ બિચારા કંઈ પણ કરવા માટે અશક્ત છે. અલ્લાહ તમને આદેશ આપે છે કે અનાથો સાથે ન્યાયપૂર્વક વર્તન કરો, અને જે ભલાઈ તમે કરશો તે અલ્લાહની જાણ બહાર રહેશે નહીં. જો કોઈ સ્ત્રીને પોતાના પતિ તરફથી ગેરવર્તાવ કે ઉપેક્ષાનો ભય હોય તો કોઈ હરજ નથી કે પતિ અને પત્ની હક્કોમાં થોડી છૂટછાટ મૂકીને આપસમાં સુલે કરી લે. સુલે દરેક રીતે સારી છે. દિલ સંકુચિત વર્તન તરફ જલ્દી આકર્ષિત થઈ જાય છે, પરંતુ જો તમે ભલાઈનો વ્યવહાર કરો અને અલ્લાહનો ડર રાખો તો વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા આ વર્તનથી અજાણ નહીં હોય. પત્નીઓ વચ્ચે પૂરેપૂરો ન્યાય કરવો તમારી શક્તિની વાત નથી. તમે ચાહો તો પણ આમ કરી શકતા નથી. તેથી અલ્લાહના કાનૂન પાછળનો આશય પૂરો કરવા માટે એ પૂરતું છે કે એક પત્ની તરફ એવી રીતે ન ઝૂકી જાઓ કે બીજીને લટકતી છોડી દો. જો તમે પોતાની વર્તણૂક સારી રાખો અને અલ્લાહથી ડરતા રહો તો અલ્લાહ દરગુજર કરનારો અને દયાળુ છે. પરંતુ જો તેઓ બંને એકબીજાથી છૂટા થઈ જાય તો અલ્લાહ પોતાની વિશાળ શક્તિથી દરેકને એકબીજાની જરૂરતથી મુક્ત કરી દેશે. અલ્લાહ વિશાળ સાધનો ધરાવે છે અને તે ડાપણવાળો છે. આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે. તમારી અગાઉ જેમને અમે ગ્રંથ આપ્યો હતો તેમને પણ આ જ આદેશ આપવામાં આવ્યો હતો, અને હવે તમને પણ આ જ આદેશ આપીએ છીએ કે અલ્લાહનો ડર રાખીને વર્તો, પરંતુ જો તમે ન માનતા હો તો ન માનો. આકાશ અને ધરતીની બધી જ વસ્તુઓનો માલિક અલ્લાહ જ છે અને તેને કોઈની ગરજ નથી, સર્વ પ્રશંસાને પાત્ર. હા, અલ્લાહ જ માલિક છે એ સૌ વસ્તુઓનો જે આકાશોમાં છે અને જે ધરતીમાં છે, અને કામ પાર પાડવા માટે માત્ર એ જ પૂરતો છે. જો તે ચાહે તો તમને ખસેડીને તમારી જગ્યાએ બીજાઓને લઈ આવે, અને તે આમ કરવા માટે સંપૂર્ણ શક્તિ ધરાવે છે. જે વ્યક્તિ માત્ર દુનિયાનો બદલો એટલે કે બક્ષિશો ચાહતી હોય, તેણે જાણી લેવું જોઈએ કે અલ્લાહ પાસે દુનિયાનો બદલો પણ છે અને આખિરતનો બદલો પણ, અને અલ્લાહ બધું સાંભળનાર અને જોનાર છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, ન્યાયના ઝંડાધારી બનો અને અલ્લાહ માટે સાક્ષી આપો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુદ્ધ અસર ખુદ તમારી ઉપર અથવા તમારા માતા પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાના પક્ષકારો ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે. આથી પોતાના મનની ઈચ્છાઓનું અનુસરણ કરી ન્યાય કરવાથી ચૂકો નહીં, અને જો તમે પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, ઈમાન લાવો અલ્લાહ ઉપર અને તેના રસૂલ ઉપર અને એ ગ્રંથ ઉપર જે અલ્લાહે પોતાના રસૂલ ઉપર ઉતાર્યો છે અને એ દરેક ગ્રંથ ઉપર જે આ પહેલાં એ ઉતારી ચૂક્યો છે, જેણે અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના ગ્રંથો અને તેના રસૂલો અને આખિરતના દિવસને માનવાનો ઇનકાર કર્યો, તે ગુમરાહીમાં ભટકી જઈ બહુ દૂર નીકળી ગયો. રહ્યા એ લોકો જેઓ ઈમાન લાવ્યા પછી કુફર કર્યું, ફરી ઈમાન લાવ્યા પાછું કુફર કર્યું, પછી પોતાના કુફરમાં વધતા ગયા, તો અલ્લાહ કદાપી તેમને માફ નહીં કરે અને ક્યારેય તેમને સીધો માર્ગ નહીં દેખાડે. અને જે દંભીઓ ઈમાનવાળાઓને છોડી કાફિરોને પોતાના મિત્રો બનાવે છે, તેમને આ શુભ સમાચાર સંભળાવી દો કે તેમના માટે પીડાકારી સજા તૈયાર રાખવામાં આવી છે. શું આ લોકો ઇજ્જત મેળવવા એમની પાસે જાય છે? જો કે ઇજ્જત તો સંપૂર્ણપણે અલ્લાહ જ માટે છે. અલ્લાહ આ ગ્રંથમાં તમને પહેલાથી જ આદેશ આપી ચૂક્યો છે કે જ્યાં તમે સાંભળો કે અલ્લાહની આયતો વિરુદ્ધ કુફરીની વાતો કહેવામાં આવી રહી છે અને તેની ઠેકડી ઉડાડવામાં આવી રહી છે, ત્યાં ન બેસો જ્યાં સુધી લોકો કોઈ બીજી વાતમાં ન લાગી જાય. હવે જો તમે આવું કરી રહ્યા છો તો તમે પણ એમના જ જેવા છો. ખાતરી રાખો કે અલ્લાહ ધંભીઓને અને કાફિરોને જહન્નમમાં એક જગ્યાએ એકઠા કરવાનો છે. فإن كان لكم فتح من الله قالوا ألم نكن معكم આ દંભીઓ તમારી બાબતમાં રાહ જોઈ રહ્યા છે કે ઊંટ કઈ તરફ બેસશે. જો અલ્લાહની તરફથી વિજય તમારો થયો તો આવીને કહેશે કે શું અમે તમારી સાથે ન હતા? જો કાફિરોને સરસાઈ મળે તો તેમને કહેશે કે અમે તમારી વિરુદ્ધ લડવા માટે શક્તિમાન ન હતા, અને છતાં પણ અમે તમને મુસલમાનોથી બચાવ્યા. માત્ર અલ્લાહ તમારી અને તેમની વચ્ચે મામલાનો નિર્ણય કયામતના દિવસે કરશે, અને આ નિર્ણયમાં અલ્લાહે કાફિરો માટે મુસલમાનો ઉપર વિજયી થવાનો કદાપી કોઈ રસ્તો રાખ્યો નથી. આ દંભીઓ અલ્લાહ સાથે છેતરપિંડી કરી રહ્યા છે, જો કે હકીકતમાં અલ્લાહે જ તેમને ભ્રમમાં નાખી રાખ્યા છે. જ્યારે આ લોકો નમાઝ માટે ઊભા થાય છે તો કમ અને માત્ર લોકોને દેખાડવા માટે ઉઠે છે, અને અલ્લાહને ભાગ્યે જ યાદ કરે છે. કુફર અને ઈમાનની દ્વિધામાં છે, ન તો પૂરા આ તરફ છે ન પૂરા એ તરફ જેને અલ્લાહે ભટકાવી દીધો હોય, તેના માટે તમે કોઈ રસ્તો પામી શકતા નથી. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, મોમિનોને છોડીને કાફિરોને પોતાના મિત્ર ન બનાવો. શું તમે ઈચ્છો છો કે અલ્લાહને પોતાની વિરુદ્ધ સાફ સાફ પુરાવો આપી દો? નિશંક દંભીઓ જહન્નમના સૌથી નીચલા તબક્કામાં જશે, અને તમે કોઈને તેમનો સહાયક નહીં જુઓ. અલબત્ત તેમનામાંથી જેઓ તોબા કરી લે અને પોતાની વર્તણૂક સુધારી લે અને અલ્લાહને મજબૂત પકડી રાખે અને પોતાના દીનને અલ્લાહ માટે જ વિશિષ્ટ કરી દે, આવા લોકો મોમિનોની સાથે છે, અને અલ્લાહ મોમિનોને જરૂર મોટો બદલો આપશે. અલ્લાહ શા માટે તમને અમસ્તી જ સજા આપે જો તમે આભારી બંદા થઈને રહો અને ઈમાનની રાહ ઉપર ચાલો, અલ્લાહ મોટો કદરદાન છે અને સૌની સ્થિતિથી વાકેફ છે.